એ ખોટું નથી, પણ બાહ્ય તપ મોક્ષ માટે હિતકારી નથી. એ અંતર તપ અંતર તપની જરૂર છે. થતું નથી અત્યારે તો. અમે જયારે તમને જ્ઞાન આપીશ ત્યારે અંતર તપ ખુલી જશે. પછી નિરંતર તમારે અંતર તપ કર્યું જ કરવું જ પડશે. થઈ જ જાય. કશું જ કરવાનું રહેતું નથી. આ બેની જોડે તમે એમને અપમાન કરી નાખો. બધા પચાસ માણસ ને બધા એમને પૂજ્ય ગણતા અપમાન કરો એટલે તીકડે એમને તપવું પડે. શું કરવું પડે? તે કોઈને દેખવા ના દે, જાણવા ના દે અંતર તપે તે. અને અંદર તપે અને જરાય મન બગાડે નહીં તમારા માટે. અંદર તપે બગડ્યું ને? અંદર તપે બગડ્યું. અંદર તપે એટલે તો મન બગડ્યું. અંદર તપે શું? નારાજગી તો થઈ ને. એ કે છે કે અંદર તપે એટલે નારાજગી તો થઈ ને મન બગડે ને, કે છે. ના, એ તપે એવું ના હોય. અંતર તપ અંતર તપ મન બગડે નહીં. મન બગડે તો અંતર તપ કહેવાય નહીં. અંદર તપ નથી કેતા, તપે કહીએ છીએ આપણે. તપે એટલે નારાજ થાય. તપે એટલે નારાજ થાય ના, એ બાહ્ય તપ માં બધું. તપ કહો તો બરાબર છે. અંદર તપ થતું હોય તો બરાબર છે, પણ તપે અંતર તપ તો પોતાના હિત માટે છે ને. એ તો પાયો છે ને વસ્તુ, એટલે પોતાના હિત માટે ઉડતું હિતે જ છું. એને આનંદ થાય ઉડતો. એક બાજુ લાલ લાલ લાલ લાલ થઈ ગયું હોય હૃદય, અને તેને એ જોયા કરે. શું કરે? તપે છે. શુકલ ધ્યાન થી તપે. શુકલ ધ્યાન થી એને જોયા કરે. શુકલ ધ્યાન થી. હા, શુકલ ધ્યાન થી. ધ્યાન થી શુકલ ધ્યાન થી એને જોયા કરે. ભોગવી લીધું પછી ભોગવી લે એટલે પછી ગયું. પછી કર્મ કોઈ બીજા કોઈ કર્મ કાળ નથી. તે આવ્યો તે ગયો. જેટલા આવ્યો એટલા જ્ઞાને કરીને ખપાવવા પડશે. જ્ઞાને કરીને ખપાવતી વખતે તપ હોય. શું હોય? જ્ઞાને કરીને કર્મ ખપાવતી વખત તપ હોય, અને અજ્ઞાને કરીને કર્મ ખપાવે ત્યારે મન માનસિક ઉપાધિ હોય. માનસિક. જય સચિદાન. જ્ઞાન નહીં જરૂર, બાહ્ય દર્શન ની જરૂર નહીં, બાહ્ય ચારિત્ર ની જરૂર નહીં, અને બાહ્ય તપ ની જરૂર નથી. શું? બધું અંતર જ્ઞાન, અંતર દર્શન, અંતર ચારિત્ર અને અંતર તપ, ત્યારે જુદા છે મોક્ષ માટે. વાંચાતું રહે ને એ છે ને. બહુ ખુબ એકાગ્રતા વાંચીએ. એક રોગ ઉપર પોણા બે રોગ છે. કેટલા રોગો છે? 65 લાખ રોગ ખરા. છોકરો વાસ લાગે જીવ તારે. સાયન્ટિફિક સર્ટિફિકેશન એવિડન્સ થી વાત જ નહીં. ભૂપેન્દ્ર બહુ સારું સમજી ગયા. નો અનુભવ હોય પણ દાદા પાસેથી અથવા એવા કોઈ પણ વિતરાગ પુરુષ પાસેથી આધ્યાત્મિકતાના અનુભવ વિશે આપણે જે પૂછીએ એનો આપણને જવાબ મળે એને આપણે બૌદ્ધિક અર્થઘટન કહી શકાય? એમનો પ્રશ્ન છે કે આધ્યાત્મના અનુભવ વિશે દાદા પાસે કે કોઈ પણ વિતરાગ પુરુષ પાસે આપણે એના જે ઉત્તરો મેળવીએ તો એ છે તો બૌદ્ધિક અર્થઘટન ગણાય કે? તમારી પાસે આવ્યું એટલે બૌદ્ધિક થઈ ગયું, વાણીમાં ઉતરે, તમે બુદ્ધિ થી સમજ્યા માટે બૌદ્ધિક થઈ ગયું. તો બાકી આમ જ્ઞાન પ્રકાશ હોય છે, બુદ્ધિ તો અમારા હોય જ નહીં, એટલે જ્ઞાન ના ડિરેક્ટ પ્રકાશ થી વાત કરીએ. પુસ્તક ની વાત ના હોય, ખાલી ડિરેક્ટ પ્રકાશ થી જોઈને બધી વાત કરે. વાણીમાં ઉતરે એટલે એટલા અર્થમાં તો બૌદ્ધિક માનસિક સ્તરે થોડું થઈ જાય. જે બોલે હવે એમનો એવો પ્રશ્ન છે કે વાણીમાં જે ઉતરે, વાણીમાં જે ઉતરે તો એ છે તો બૌદ્ધિક કે એમાં ના થઈ ગયું કેવાય? એટલા અંશે, એટલા અંશે બૌદ્ધિક ના થઈ ગયું કેવાય વાણીમાં ઉતર્યું? એટલે કઈ નિયમ નથી વાણીમાં, તો બધું બધું ડિરેક્ટ પ્રકાશ બધો ઉતરે, ડિરેક્ટ ઉતરે, બધું ઉતરે વાણીમાં. વાણીને એવું કશું લેવા દેવા નથી. માધ્યમ ની મર્યાદા નડે કે નહીં? માધ્યમ ની મર્યાદા નડે કે નહીં? માધ્યમ ની મર્યાદા નડે કે નહીં? તેની માધ્યમ આ વાણી જે છે, એક માધ્યમ છે ને ભાષા, એની મર્યાદા નડે કે નહીં? એમ એની મર્યાદા કેવી? ડિરેક્ટ પ્રકાશ પહોંચાડવા માટે. જય સચિદાનંદ. ડિરેક્ટ પ્રકાશ પહોંચાડવા માટે. ડિરેક્ટ પ્રકાશ વાળી વાણી હોય ને, સાદવાદ હોય, કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય એવી વાણી હોય. અને પછી બુદ્ધિ વાળી વાણી દુઃખદારી કોક ને થઈ જાય, કારણ કે બુદ્ધિ વાળી વાણીમાં પોઈઝનસ હોય છે. અને પેલો પોઈઝનસ નહીં એમાં. બુદ્ધિ સમજી શકે ખરી? એમ પૂછું કે જીલનાર પાત્ર હોય એ તો બૌદ્ધિક રીતે, પણ પોતાની મારે ના સમજે. જીલનારો જે હોય એ તો એની બુદ્ધિ થી જીલે ને. જીલનારો જે હોય એ તો એની બૌદ્ધિક શક્તિ થી જીલે ને. હા, પણ એની મર્યાદા હોય પાછી. એ બુદ્ધિક શક્તિ થી ખીલે છે, પણ એ જ્ઞાની પુરુષ ની હાજરી માં છે તે એ બુદ્ધિ પકડી શકે, બીજી કઈ બુદ્ધિ નહીં પકડી શકે. કારણ કે જ્ઞાની પુરુષ ની હાજરી માં એ વાણી બોલવાથી સીધું ડિરેક્ટ આત્મા ને પહોંચે છે. આત્મા ને પહોંચે છે એટલે તમને બુદ્ધિ તરત પકડી લે છે, સીધું ડિરેક્ટ આત્મા ને જ પહોંચે છે. આ મારી વાત, આખું બધું આવરણ તોડીને આવરણ ભેદી વાળી ડિરેક્ટ આત્માને પહોંચે એટલે આત્માથી જ પાસ થયેલી છે આ વાણી. આ જગત ની વાણી છે એ મન થી પાસ થયેલી છે, મન એક્સેપ્ટ કરે. અહી આત્મા એક્સેપ્ટ કરે, એટલે આત્મા એક્સેપ્ટ કરે, પણ પછી પકડી લે મન, પછી બુદ્ધિ એને પકડી લે બુદ્ધિ પાછી. છતાંય પણ એ અમારી ગેરહાજરી માં પોતાને સ્વતંત્ર રીતે ના થાય, વિતરાગ પુરુષ ની ગેરહાજરી માં અવસ્થામાં અસ્વસ્થ થવાનું બને આવે, અવસ્થામાં અસ્વસ્થ થઈ જવાય, એવું કેમ બને છે? આપની ગેરહાજરી હોય તો પછી અસ્વસ્થ થઈ જવાય? તમારી હાજરી માં સ્વસ્થ રહેવાય? હાજરી માં તો સ્વસ્થ રહે છે, અસ્વસ્થ રહે છે. આપડી બુદ્ધિ રખાવડાવે છે, બુદ્ધિ, અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે. એ અહંકાર વાળી બુદ્ધિ છે ત્યાં અસ્વસ્થ કરાવડાવે છે. એ જો એનું એન્ડ આવી જાય તો કશું અસ્વસ્થ થવાનું કોઈ કારણ નથી, નહીં તો આખો દાડો જ્ઞાની પુરુષ ની પાસે બેસી રહ્યો તો અસ્વસ્થ થવાનું કારણ નથી. ભૌતિક રીતે શક્ય ના હોય ત્યાં શું કરું? ફિઝિકલી કેવી રીતે શક્ય ના હોય? છતાંય પણ આટલું જેટલું લાભ મળે એટલો સાચો, નહી તો પોતાનું બુદ્ધિ અને અહંકાર જયારે ખલાસ થઈ જશે નિકાલ કરતા કરતા, એટલે પછી એને મને ઓપનલી ચોખ્ખું ચોખ્ખું સ્વસ્થતા જ રહેશે. નિરંતર સ્વ રહેવા માટે સ્વસ્થતા, અને આ છતે અવસ્થાઓ મરે છે માટે અસ્વસ્થ. અવસ્થાઓ મરે છે, જે અવસ્થા ઉત્પન્ન થાય છે અવસ્થા બધી વિનાશી છે, અને સ્વસ્થ સ્વ અવિનાશી છે. અવિનાશી મરે તો સ્વસ્થ રહી શકે. નહી તો પેલા અસ્વસ્થ થયા કરે. પોતે અસ્વસ્થ રહે છે એની સભાનતા હોય તો અસ્વસ્થ રહે છે. એટલું બુદ્ધિ નું આવરણ વધારે. એટલું બુદ્ધિ નું આવરણ વધારે ના. ત્યાં આગળ શું ન્યાય છે કે જોનાર છે, જે દાદા એ આત્મા આપેલો છે શુદ્ધાત્મા, તે જ આ જોનાર છે બધો. તે રૂપે આપણે રહીએ તો કશું ભાંગણ નથી, નહીં તો સ્વસ્થ ના સ્વસ્થ જોવા જઈએ તો બહાર આવે, બહાર નથી આવ્યો. એની ચાવી કઈ? એની ચાવી એની ચાવી કઈ? ચાવી અસ્વસ્થ થાય. આ બધાનો અસ્વસ્થ થાય કે સ્વસ્થ થાય, દેવ નો જાણકાર શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. અસ્વસ્થ થાય છે એટલે પોતે એમાં એમાં હાથ ગાલે છે. ફોરિડમાં ફોરિડમાં હાથ ના ગાલવો જોઈએ ને. એમ શું સ્વસ્થ થાવ કે અસ્વસ્થ થાવ, અમારે જાણે હાથે કામ છે. આ બધી પૂતગલિક અવસ્થાઓ છે અને પૂતગલિક અવસ્થાને જે જાણે એ શુદ્ધાત્મા કહેવાય. પૂતગલિક એટલે પુરણ ગલન થયેલી. જે અસ્વસ્થતા તમે આવે ક્યારે કે પૂરણ થયેલી હોય તો જ અત્યારે આવે, તે ગલન થઈ જાય અત્યારે આવે ને. એમ કારણ કે આમ જે ફળ ભરવાનું તે તો ભરવાનું જ છે, ઉપરાંત એને હાથ ગાળ્યો તો ડબલ ફળ મળે છે. બે ખોટ ખાય છે, એક જ ખોટ ખાવ ને આપડે. શું અસ્વસ્થ થવા? ચંદ્રકાંત ભાઈ છે અસ્વસ્થ છે એવું તમારે જાણ્યા કરવાનું. અસ્વસ્થ છે એ પાંચ કલાક પછી ખરાબ થઈ જશે, બે ખોટ નહીં જાય જોયા કરશો તો. જેટલું વધારે અસ્વસ્થ જેટલો સમય ખેંચાય એટલું આવરણ વધારે કહેવાય. અસ્વસ્થતાનો સમય જેટલો વધારે ખેંચાય એટલું વધારે આવરણ કહેવાય. વધારે આવરણ એટલું વધારે આવરણ કહેવાય જેટલો વધારે સમય રહે. હા, જેટલું આવરણ એટલું ખેંચાયા કરે. પણ જો તમે શુદ્ધાત્મા તરીકે જોજો કર્યા કરો ને તો એ ગમે એટલું આવરણ જલ્દી ઉડી જાય તમારા બધું, એનો ઉકેલ આવી જાય. અને તેમાં પોતે હાથ ગાળવા ગયો તો મારી માથાકૂટ ઉપર થાય. જય સચિદાન. મિત્ર પુરુષો શારીરિક આદિ વખતે પોતાની જાતને કેવી રીતે એ વેદના તો એવી જ થાય ને, બધાને જેવી થાય છે એવી જ થાય ને. એમને બધું સ્વામીપણું ના દસ્તાવેજ છે ફાડી નાખેલા હોય. જે બાલકીપણા ના દસ્તાવેજ છે કે આ મન મારું છે એ દસ્તાવેજ ફાડી નાખેલો. બુદ્ધિ મારી છે દસ્તાવેજ ફાડી નાખેલો. આ વાણી મારી છે દસ્તાવેજ ફાડી નાખેલો. શું કે આ ટેપ રેકર્ડ છે એવું કે ઓરિજિનલ ટેપ રેકર્ડ. આ દેહ મારો છે દસ્તાવેજ ફાડી નાખેલો હોય. એટલે પછી શું કે ભાઈ આ પબ્લિક ટ્રસ્ટ છે. શું કે પબ્લિક ટ્રસ્ટ? હા, એટલે પછી એમને બીજું અસર કેટલી થાય કે આ પબ્લિક ટ્રસ્ટ પૂરતી થાય, આ દેહ ની થાય. અત્યારે ડાયર દુખતી હોય ને તો અસર થાય. અને ગાળો પડે ગમે એટલું ગાળો પડે, અપમાન કરે, પૈસા નું ખોટ જાય, તે કઈ અસર ના થાય. જય સચિદાનંદ. નમો મિત્ર ગાવો વૈદરાજ. હા, જાઓ દેખો જય સચિદાનંદ. સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ. જય સચિદાનંદ. વિતરાગ પુરુષ નું તાદાત્મ્ય પૂર્વક નું તાટસ્થ કહેવાય. તાદાત્મ્ય એમની તાદાત્મ્ય પૂર્વક નું તાટસ્થ્ય એ વિતરાગ પુરુષ ની સ્થિતિ કહેવાય. તાદાત્મ્ય પૂર્વક નું તાટસ્થ્ય તટસ્થતા તટસ્થતા તાદાત્મ્ય પૂર્વક નું એકલું તટસ્થતા કહેવાય. એ તાદાત્મ્ય પૂર્વક અત્યાર સુધી જે અમલ લાગુ થાય છે ને એ શુદ્ધાત્મા લાગુ થાય ને બોલો છો ને? બરાબર છે વાક્ય. એમ જો એ તટસ્થતા એટલે બિલકુલ તટસ્થતા, આમાં જરાય પક્ષપાત ના હોય. તાદાત્મ્ય વિહીન નહીં, એમ તાદાત્મ્યતા વગર ની નહીં. એમ શું કે છે? એટલે તાદાત્મ્યતા વગર ની નહીં, એમ તાટસ્થ્ય ખરું પણ તાદાત્મ્ય વિહીન નહીં. તાદાત્મ્ય વગર તો થાય જ નહીં. તન્માયાકાર, એકાકાર, તાદાત્મ્ય, એકાકાર, અભેદભાવ, સદે ભિન્નતા નહીં. સમગ્ર જે રિયાલિટી છે, અખંડ જે આખો પ્રવાહ વાસ્તવિકતાનો જે સતત ચાલે. નો પ્રશ્ન એવી એ ટાઈપ નો હતો, એવું જાણવા માંગે છે કે હવે તમારું જે તાદાત્મ્યપણું છે, તો હવે ધારો કે આ દેહ નું છે, તો આ દેહ ને અહીં વાગ્યું હોય તો તમને ત્યાં જ તમારો જાણમાં આવે, તો તમે અહીં વાગ્યું છે એવું નાખો. એટલે જેવું અમને છે એવું જ તમને હોય, એ પ્રમાણે ત્યાં તાદાત્મ્ય હોય. પણ છતાં માનસિક રીતે દુઃખ ન થાય ત્યાં આગળ તમારી તટસ્થતા હોય. ના, એમને તાદાત્મ્ય ના હોય, દેહ જોડે તાદાત્મ્ય રહી ખબર જ ના હોય કે જેટલો વખત વાતો કરું મને ખબર જ ના હોય કે અહીંયા આ થયું છે. એટલે પાછું અહીં જોઈએ ત્યારે ખબર પડે, બાકી ખબર જ ના હોય. એવું પાડોશી જેવું લાગ્યા કરે. પાડોશી જેમ થયું હોય ને, તો એ પાડોશી દ્વૈત થયો કે નહીં દાદા? પાડોશી દ્વૈત થયો ને. પાડોશી એટલે દ્વૈત થયો ને, બીજો થયો ને. એટલે એ બીજો નહીં પણ એના જેવું અસર રહે. જેમ આપડે પાડોશી કશું થયું હોય એના જેવું પાડોશી પાડોશી થયું તેમ આપણને પેલી અસર ના રહે ને. એવું એના કશું અસર ના રહે. બધું આ દેહ ને મન ને મન ભાઈ કુદાકુદ કરતું હોય, પણ મન તો અમારું હોય જ નહીં. મન અમારું કેવું હોય કે ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે ફર્યાદ કરે, એક જગ્યાએ સ્થિર ના રહે. કારણ કે આમ તમારું મન કેવું હોય કે 5 કલાક સુધી એક ને એક જગ્યાએ ભમ્યા કરે, જેમ પેલી ગોળ ઉપર માખી ભમતી હોય એમ ભમ્યા કરે. અમારું મન એવું ના હોય, દરેક નવું નવું નવું નવું નવું ફર્યાદ કરે. પાડોશી ના દુઃખે દુઃખી ના થાય, કોઈના દુઃખે દુઃખી ના થાય, કોઈના દુઃખે પોતે પોતે દુઃખ નો સ્વભાવ નહીં પોતાનો, પછી કેમ દુઃખી થાય? તે પૂરતું એના એના સ્પર્શથી અમારે સુખ થઈ જાય, એના સ્પર્શથી અમારે સુખ થઈ જાય. પણ લોજિક એમ કે પાડોશી ના દુઃખે દુઃખી ના થાય એટલે સહાનુભૂતિ ના અર્થમાં કહું તો સુખી પણ ના થાય. લોક ની ભાષામાં લઈ જાય એટલું પોતાને સમજાય ને, એટલે પોતાની ભાષામાં લઈ જાય. પોતાની ભાષાનું એ વાક્ય જ નથી આમાં. આ ચારિત્ર છે, તે આ વ્યવહાર ચારિત્ર છે ને, સાધુ આચાર્ય બધા દેહ નું ચારિત્ર બધું એ ચારિત્ર થી મળીને આત્મચારિત્ર સુધી ની ચારિત્ર છે. છેલ્લામાં છેલ્લું જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચારિત્ર. આ ચારિત્ર બધા ફોટા પડે, પેલા ચારિત્ર નો ફોટો ના પડે. જે છેલ્લી ક્રિયાઓ છે જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચારે નો ફોટો પડે નહી, અને આ બધાનો ફોટો પડે. છેલ્લું તપ કયું? છેલ્લું તપ કયું? છેલ્લું તપ અત્યારે તમને કહ્યું હોય ને કે ભાઈ એક માણસ ગાળો ભરતો આવતો હોય તો તમને શબ્દ યાદ આવે મારો આજ્ઞા આપેલી કે સંભાવ નિકાલ કરવાનો છે. સમજો ને એવું સંભાવ નિકાલ કરવાનો શબ્દ હોય છે ને આપેલો, તે એ પ્રમાણે બોલવું, એ પ્રમાણે નક્કી કરવું સંભાવ નિકાલ કરવો છે એનું નામ તપ છે. તે ઘડે તપસ થાય, સમજો ને, તપસ થાય તે ઘડે. તપ એટલે તપવું. આ સ્થૂળ તપ કહેવાય, બાહ્ય તપ બધા બાહ્ય તપ છે એ બધા સ્થૂળ કહેવાય, એના ભૌતિક સુખો ભલે. અને આંતરિક તપ એ સૂક્ષ્મ તપ છે, તેનો ફળ મોક્ષ મળે. અધાર ચંદ્રકાંત પર કોઈ ગાળ પડી તો મન બુદ્ધિ બધું તપે. શું થાય? એ તપને એ જોયા કરે. એનું નામ એનું નામ સૂક્ષ્મ તપ કહેવાય. એ તપને જોયા કરે, ઠંડુ થતા સુધી જોયા કરે, એ નામ સૂક્ષ્મ તપ. આપણે સમજમાં આવ્યું આ હું કહેવા શું માંગુ છું? આવું બહુને વડવડી કરતી હોય તો બહુ ડાપણ વાળી હોય તો એને સૂક્ષ્મ તપ બધું બહુ મૂલ્ય કરે છે. શું હિન્દુસ્તાન માં આ તપ એની મારે મફત માં ઘેર બેઠા મળે? સાસુ ઘેર બેઠે ગંગા. શું કે છે? સાસુ ઘેર બેઠા ગંગા છે. ઘેર બેઠો ગંગા બધી. શું પણ લાભ ઉઠાવતા નથી ને? હા, સરસ પ્રતિ નો યોગ થાય જીવ ઉપર. તમારો વેતા કઈ છે? આપડે તપ કરવું પડે. આપણા વિજ્ઞાન માં તપ કરવાનું ક્યાં આવ્યું? આપણા વિજ્ઞાન માં તપ કરવાની જગ્યા કઈ આવી? તપ કરવું એટલે શું? કે પાછલો જે હિસાબ ચૂકવવા ના ને ચૂકવતી વખતે મીઠાશ આવે અને કડવું આવે. મીઠાશ આવે તેને ત્યાં તપ કરવાનું છે અને કડવું આવે ત્યાં તપ કરવાનું છે. જો એને ફળ તો આપ્યા કરે ને, ડિસ્ચાર્જ કરવું એના ફળ આપે, મીઠાશ નું મીઠાશ આપે અને કડવાશ નું કડવાટ આપે. પણ દાદા તમે કહ્યું છે કે ભૂપતભાઈ મને ગાળ પાડી તો મને તરત ખબર પડે કે આ તો મારા કર્મ નો ઉદય છે, એમનો કઈ દોષ નથી. પછી અહીંયા તપ ક્યાં આવ્યું? એ તપ નથી, તપ પણ લાલ લાલ થઈ જાય. શું હૃદય લાલ લાલ છે? જે તો જ્ઞાન કેવાય. એ જ્ઞાન થી તપ કરવાનું થયું. તપ કરવાનું એટલે શું? પોતાનું તપ કરવું નથી પડતું. ભાઈ મન બુદ્ધિ તપે છે. મન બુદ્ધિ જે તપી રહ્યું છે તેને સમતાપૂર્વક જોયા કરવાનું નામ તપ કહેવાય. એને સમતાપૂર્વક જોયા કરવાનું, તન્માયકાર નહીં થઈ જવાનું. આ જગત ના આખું મન બુદ્ધિ તપે, તરફ જોડે પોતે તપી જાય. અને આ તપે નહીં જોડે, એ સૂક્ષ્મ તપ કહેવાય. મન બુદ્ધિ તપી જાય કે ના તપી જાય? અપૂર્ણ તો ઠેર સુધી કેવાય. જ્ઞાન થતા સુધી અપૂર્ણ જ કેવાય. મારું અપૂર્ણ કેવાય અને તમારું અપૂર્ણ કેવાય. જો બંને માં ફરક કેવા દાદા? તમારું મારું પણ તમને એમાં ફેર છે. તમને તપ ના થાય, તમારે તપવું ના પડે, હૃદય લાલ લાલ ના થઈ જાય. અમારે થાય થઈ જાય, એવું ના થાય. તમારે જેવું ના થાય. અરે અમુક ના થાય એવું એમને, અમને અમુક વખત નહીં થતું ને કશું. પછી તમને તો કશા માં ના થાય ના? પણ ના થાય પણ તો છતાં એ તપ કહેવાય. શું ના થાય? તપ કહેવાય. સૂક્ષ્મતમ અવસ્થા ને પણ અપૂર્ણ ના એ નહીં. હવે આ પગ છે અહીં મૂકીને આખી રાત ના આને આ પોઝિશન માં સુઈ રહેવાનું એટલે બધા પાહો તપે બધું તપે. ચંદ્રકાંતભાઈ ને મેં ગાઢ માડી એટલે ચંદ્રકાંતભાઈ મને કરતા નથી જોતા. હું સાંભળો મન તપ હંમેશા તપ બુદ્ધિ કુદાકુદી કર્યા કરે. જેટલું તપવાનું થયું એટલું અધૂરાપણું થયું ને પોતાનું. હા, જાગૃતિ નું હે, પોતાની જાગૃતિ અથવા પોતાની જ્ઞાન દશા ને અઘરું પણ થયું ને એટલું. એ તપ કરવાથી પોતાનો આ જ્ઞાન દશા વધારે વધારે ડિગ્રી માં વધે છે. 360 ડિગ્રી પૂરી કરવાની છે ત્યારે બધે 250 થઈ હોય, 300 થઈ હોય, એવા 300 થઈ હોય તેમ વધતું જાય છે. તપ કરતો તપવાથી પરિશુદ્ધિ થાય છે. પરિશુદ્ધિ તપવાથી પરિશુદ્ધિ થાય છે. તપવાથી આ જે સોના ને જેમ શુદ્ધ કરે છે ને એ તપ છે તે છેલ્લું શુદ્ધ શુદ્ધતા લાવે છે. બરોબર સોનું ના કહેવાય, પૂર્ણ સોનું ના કહેવાય. ત્યાં સુધી પૂરેપૂરું સોનું ના કહેવાય ને, 100 ટસ નું ના કહેવાય ને. પૂરેપૂરું શું? 100 ટસ નું સોનું ના કહેવાય ને ત્યાં સુધી. 100 ટસ નું તો હોય ના કેવું. તમે ના કહેવાય. મારે આ પગ મૂકો પડે ને તપા કરે. બે તપ કરવું જ પડે, જ્ઞાની નહી બધા નહી, એ તપ કરવું પડે. બે વાત છે, એક તો કરવાના ભાવ થાય, સમજ જે છે ને તે જ આપણે કામ કરાવડાવે છે, કરતા પણ રહેતું નથી. પછી કરતા તો કોઈ છે જ નહીં. અહીં કરવા પણ હોય ને, આ તો સમજાવવા માટે સંજ્ઞા પૂર્વક વાણી બોલવાની હોય છે, એનું કરવા પણ હોતું જ નથી. અહીંયા આગળ એ શબ્દ બોલ્યા તેથી કઈ કરતા થતો નથી. સૂક્ષ્મ તપ કરીએ કરતા છું નહી, સહી કરી રહ્યા જ છે બધા, એ મારી આજ્ઞા પાડે છે ને તે આગળ સૂક્ષ્મ તપ કરે જ છે બધા, સમજ પૂર્વક કરે છે. પણ આ તો સમજાવવાની ભાષા થઈ જાય છે આપણે આપડે ક્યાં મહાવીર ભગવાન ને મહાવીર ભગવાન ને ખીલા મારા જે ક્યાં છે, ખીલા પીલા નહી પણ બરું ગાયું છે, બરું. આ બરું હોય છે ને જંગલો માં, પેલા ભરવાડા ના છોકરા ગાળી દીધેલું, તે અંદર આર પાર પેસી ગયેલું ભાઈ પેલા નાર તોડીને. અને પછી એ લોકો બીજા કોઈ ભાગ્યા લેવું છે ભગવાન ને, જો પણ પેલું ભાઈ વેદના રહ્યા કરે, એટલે ઘણા માણસો વિચાર પડી ગયા કે ભગવાન ના મળા ઉપર શલ્ય કેમ દેખાય છે, નિશલ્યતા હોય કેવી હોય, નિશલ્યતા મુક્ત ભાવ એવા જ હોય ભગવાન તો, જો છતાં આવું શલ્ય કેમ દેખાય છે. એટલે પછી કોઈ ગામમાં ગયા ત્યારે વૈદ ને સમજ પડી કે ભગવાન ને કઈક શલ્ય છે, માટે જોવા જો તપાસ કરવા, હાલમાં તપાસ કર્યું ત્યારે ખબર પડી કે આ તો મહી બરું છે, એટલે ખેંચી ખેંચી લીધું એ લોકોએ, દવા મૂકીને ખેંચી લીધું, તે કડે બૂમ બહુ મોટી પડી, આ તો વાંચમાંથી પાણી ટપકા પડી ગયા. એટલે લોકોએ કહ્યું કે આ ભગવાન તમારા રડ્યા કેમ, તો હવે તે કડે એમને તપ હોય, શું હોય, જબરદસ્ત તપ હોય અંદર, શું આ એ શલ્ય હતું તો તપ ને તપ જ રહ્યા કરે. પછી દેવ લોકોએ જાત જાત ના પીડા કરી, એમને મોટા આવડા આવડા મોખણ મોટા મોટા નાખ્યા હતા દેવ લોકો, તે મોખણ થઈ રહ્યો પાહા ફેરવે, કઠોરતા ના હોય એમનામાં, એ અહંકાર વાળો એમને એમને સુઈ રહ્યો પાહું ફેર્યા કરશે, મોખણ કઈ રહ્યો એ અમને અહંકાર નહી, પાહા ફેર્યા જ કરે. અહંકાર વાળો શું કરે, અહંકાર નહી એટલે સહજ ભાવ દેહ જેવું થયા કરે, થયા જ કરે. આખી રાત પાહો કછીને કાઢીને ભગવાન કાઢતા હતા. આ બધું સૂક્ષ્મ ભાવે તપન બધું કરવું પડે. પરમહંસ રામકૃષ્ણ નિર્વિણ પૂછો, ડોક્ટર એમ કહ્યું મને ગળામાં કેન્સર થયું છે, મને કેળું ખાવ એ વ્યવસ્થા કરી આપો, એવો ભાવ કેમ થયો, એ વસ્તુનો સ્વીકાર ન કર્યો. રામકૃષ્ણ પરમહંસ ગળાનું કેન્સર થયું ત્યારે એવું એમને કહ્યું ડોક્ટરે, ત્યારે એમણે છે તો કેળું ખાવાની ઈચ્છા કરી, કેન્સર મટી જાય તો કેન્સર મટી જાય તો હું કેળું ખાઉં, તો એમને આવી ઈચ્છા કેમ થઈ ગઈ હશે, વિતરાગ છે તો. વિતરાગ તો બધી ના ઈચ્છા બધી થાય, રામકૃષ્ણ પરમહંસ ને વિતરાગ કહેવાય ને, સમજો ને, વિતરાગ કહેવાય ને, વિતરાગ કહેવાય. વાણી પર ઓળખાય કે આ વિતરાગ છે કે વિતરાગ, સમજ બોલે. રામકૃષ્ણ પરમહંસ મહાન સંત પુરુષ કહેવાય, મહાન સંત પુરુષ. અને એમને જે સમાધિ હતી એ બધી, આપણા લોકો હિન્દુસ્તાન લોકો સમાધિ છે ને કે છે, બહારથી સમાધિ આ જે ભાન વગર જે થાય છે ને એ ના દેખાય. બિલાડી ઉંદરની પાસે પડી હોય તો ઉંદર ઉપર એ કરુણા, બિલાડી ઉપર એ કરુણા. અને બિલાડી પાસે કૂતરું પડ્યું હોય તેની ઉપર એ કરુણા, કુદરાની પાસે કોઈ માણસ ડોગલી પાસે પડ્યો તેની ઉપર કરુણા. એટલે વિયેટનામ પર પણ કરુણા અને ચીન ઉપર પણ કરુણા. એવો ચીન ઉપર કરુણા અને વિયેટનામ ઉપર કરુણા. ચીન ઉપર કરુણા અને વિયેટનામ ઉપર કરુણા. આ બધા પર કરુણા. કારણ કે આ સાથે ઉંદર આનો આ ફળ ભોગવી રહ્યો છે, આ બિલાડી ફળ ભોગવશે તેનું દુઃખ એમને કરુણા ઉત્પન્ન થાય. બિલાડી ફળ ભોગવશે આનું એનું સાથે ઉત્પન્ન થાય એમને. એટલે બધું બધું કરુણા જ દેખાય એમને. અને ખરેખર કોઈ મરતો ભગવાન ની ભાષામાં આ જગત માં કોઈ મરતો નથી, જીવતો નથી, એ છેલ્લી ભાષા ભગવાન ની. શું કે છે? ભગવાન ની ભાષામાં કોઈ મરતો નથી, જીવતો નથી. આ ભ્રાંત લોકો માં ભાષામાં જ આ બધું મરે છે, જીવે છે, ને આ બધું જે છે ભ્રાંત ભાષામાં. ભગવાન ની ભાષામાં કોઈ મરતો જીવતો. તો એ અંતિમ બ્રાહ્મી અવસ્થા કહેવાય ને ગીતા પ્રમાણે. ગીતા પ્રમાણે અંતિમ બ્રાહ્મી અવસ્થા કહેવાય ને, ચિત્ત પ્રજ્ઞતા ની અંતિમ બ્રાહ્મી અવસ્થા. ગીતામાં જે કહ્યું છે, જે આ મરતો નથી ને કોઈ જીવતો નથી, મારતો ચિત્ત પ્રજ્ઞા એ બહુ જ વિવેક સદવિવેક વાળો દશા છે. જાગ્રત દશા સદવિવેક વાળી જાગ્રત દશા છે. શું? અનુભવ કરતી કરતી આવે ઉપર, અનુભવ કરતી કરતી. અરે એ પ્રજ્ઞા થોડોક જ ભાગ ઉભો ખુલ્લો થયો હોય, પછી એ પ્રજ્ઞામાં સ્થિર રહેવા માંગે. બીજામાં પ્રજ્ઞામાં સ્થિર રહે એટલે મોક્ષે જવાનું, પ્રજ્ઞા મોક્ષે જવા માટે વાયદ્રી આપે છે. તો આપણે જ્ઞાન આપીએ છીએ એટલે પ્રજ્ઞા જ ઉભી થઈ જાય છે. પ્રજ્ઞાથી સ્થિત પ્રજ્ઞા કરતા તો જનક વિદેહ ની દશા ઊંચી હતી સ્થિત પ્રજ્ઞા કરતા. સ્થિત પ્રજ્ઞા આદમી કોઈ હોય તેના કરતા જનક વિદેહ ની દશા ઊંચી હતી. કરુણા સ્થિત પ્રજ્ઞતામાં કરુણા અંતર્નિહિત છે. ચિત્તપ્રજ્ઞ દશામાં દયા હોય, કરુણતા ના ખુલે. અને જ્યાં દયા એ દ્વંદ્વ ગુણ છે. શું છે? દયા દ્વંદ્વ ગુણ છે. એટલે એક બાજુ દયા, એક બાજુ દયા છે તો એક બાજુ નિર્દયતા ભરી પડી હોય પણ આપણે ખબર ના પડે. થોડી ઘણી પણ નિર્દયતા હોય તો જ દયા હોય. કરુણા અને કરુણા દ્વંદ્વ ગુણ નથી. કરુણા એ દ્વંદ્વ ગુણ નથી. સામુદાયિક ભાવ, પ્રેમ ભાવ, પ્રેમ જેવું જ છે કરુણા. એક જાતનો પ્રેમ જ કહેવાય છે. એનો અર્થ એવો થયો કે કરુણામાં કરુણતાનો ભાવ અનુભવે ત્યારે કરુણા થાય, અને પેલામાં મહાવીરમાં તો થાય જ નહીં. વૃદ્ધને કરુણા થાય એનો અર્થ કે એ કરુણતા તરફ સંવેદનશીલ છે. ના, દયા વૃદ્ધની દયા નથી. વૃદ્ધને કરુણા જે થાય છે એ જે કારુણ્ય છે જગતનું, કઈ પણ કરુણતા એટલે ટ્રેજિક બુદ્ધને જે કરુણા છે તો એ છે, તો એ કારુણ્યતા તરફ, લોકોના દુઃખો તરફ એને એટલું કરુણતાનું સેન્સિટિવ બની છે. એમને કારુણ્યતા ઉભી નહીં થઈ, કરુણા ઉભી થઈ છે. કરુણા ઉભી થઈ છે, કારુણ્યતા ઉભી થઈ નથી. કરુણા ઉભી થઈ છે અને બુદ્ધિ એમને જે દયા હતી ને તે પૂરી થાય છે કે તરત જ આ બુદ્ધ ભગવાન થાય છે. દયાનું છેલ્લું સ્ટેજ પૂરું થઈ રહે છે કે તરત જ બુદ્ધ ભગવાન થાય છે, પણ ત્યાં છે તે આ ઇમોશનલ રહે છે. ફક્ત કરુણા, કરુણા ભાવ રહ્યો, કારુણ્યતા નહીં, કરુણા ભાવ. એને તમે દોષ ગણતા એવું લાગે છે, એવી છાપ પડે છે. એને તમે દોષ ગણતા હો એવી છાપ પડે છે. બુદ્ધ ની જે કરુણા છે એ પણ એક દોષ છે. દોષ નહીં, એ છે તે એટલી જ્ઞાન માં કમી છે, એટલું અપૂર્ણતા છે. એક જ પગલું આગળ મૂકવાની જરૂર હતી. એટલું ક્રિટિસિઝમ ખરું ને આપનું, એટલી અપૂર્ણતા તરફ આપની વિવેચન ખરું ને, એટલી અપૂર્ણતા તરફ આપનું વિવેચન ખરું ને. આત્મા સંપૂર્ણપણે જાણ્યો નથી, સમજ પડે ને. બુદ્ધ ની કરુણા જ્યાં પૂરી થાય ત્યાંથી મહાવીર ની સ્થિતિ શરૂ થાય છે. કારુણ્યતા ઉત્પન્ન થાય છે. આ બુદ્ધ ને જે કરુણા છે ને તે આત્મા નથી જાણવા એટલા જ માટે છે. એ અનાથ કહેતા એ આત્મા જાણવા માટે એમને વારે લાગે એવું નથી. ફક્ત હવે એ ટાઈમ જ થઈ ગયો છે, પણ એવો સંજોગ બાજવો જોઈએ. એમણે એમની પાલી માં અનાથ કહ્યું છે, અનાથ નો સોલ એમની પ્રતિતિ જ છે. એમ કે છે એમની પાલી ભાષામાં અનાથ એટલે કે આત્મા નથી, એવું નો સોલ એવું કે છે. એવું નથી કેતા, એ એવું કે છે કે આમળે જે જીવ છે તેને ભોગ્યું, એ જીવ પછી ગયો ના બીજો આવ્યો કે છે. શું કે છે? હા, એ એમ જ કે છે કે એ આત્મા ગયો ને પછી બીજો આવ્યો. ચેતન એવું કેવા માંગે છે, એટલે વિનાશ થાય છે અને ઉભું થાય છે, વિનાશ થાય છે અને ઉભું થાય, વિનાશ થાય છે અને ઉભું થાય છે. એ એમની થિયરીમાં થોડોક આ જ્ઞાન એમને જો પ્રાપ્ત થયું હોત ને તો મારી એમાં ભેદ નહીં, એમાં કોઈ તમે બહુ મોટા મોટી દશા ઊંચી થયેલી બુદ્ધ ભગવાન ની. અને બુદ્ધિ નું તો આખું આખું એનું એજ કરી નાખ્યું, ખુલ્લું ખુલ્લું કરી નાખ્યું છે બુદ્ધિ નું તો. બુદ્ધિ વાત બધો, બુદ્ધિ વાત બધો ખુલ્લો કરી નાખ્યો છે, કારણ કે બધા લેયર્સ માં ઉપર ગઈ છે, ગઈ પછી ગયા. અમને છે તે દયા ના હોય, ના બિલકુલ દયા ના હોય, દયા ના હોય. દયા હોય ને ત્યાં નિર્દયતા હોય. શું હોય આપણે સમજમાં આવ્યું વાત? કે દયા એ ધંધગુણ છે, દયા હોય તો નિર્દયતા અવશ્ય હોય. શું એટલે બિલાડી ઉંદર ને મારવા જતી હોય ને, અમે આમાં હાથ જ નાખાલીએ. એમનો પ્રશ્ન છે રમણ મહર્ષિ ની કઈ સ્થિતિ હતી? સારી સ્થિતિ હતી. એ હું કોણ છું એની તપાસમાં જ પડેલા છે. જો હું કોણ છું એની તપાસમાં એમને જડ્યું નથી, આ એમને જડ્યું નથી. પણ સ્થિતિ સારી હતી, બહુ વિચાર, બહુ વિચાર આગળ ગયા હતા, બહુ અનુભવ પૂર્વક આગળ ગયા હતા. પોતે સ્થિરતા, સ્થિરતા નો અનુભવ કરી કર્યો હતો કે આ કેવી રીતે જગત ચાલ્યા કરે છે. સ્થિરતા થી અનુભવ કરી કર્યો, સ્થિર રહીને પોતે અહંકાર થી ડખો નથી કર્યો. એ સમજવા જેવું છે એમનું, એમનું એટલું બધું સમજવા જેવું છે. પરમહંસ કરતા આમની સ્થિતિ જુદી લાગે છે, ઊંચી લાગે છે. રામકૃષ્ણ પરમહંસ કરતા આમની સ્થિતિ રમણ મહર્ષિ ની ઊંચી લાગે છે. હા, ઊંચી લાગે છે, ઊંચી લાગે છે. પણ રામકૃષ્ણ પરમહંસ ની એમની દાના, એમના વિચારો, એમનો ભાવ એ જલ્દી મોક્ષ અપાવડાવે એવો હતો. શું હતું એ? ભક્તિ માર્ગે રમણ મહર્ષિ બહુ સ્પીડી પ્રાપ્ત કરી શકે એવું હતું. અને માતાજી જોડે સ્થિરતા આટલી બધી, શું શેઠ મુસ્લિમ માં પણ ગયા એ મુસ્લિમ માં પછી માન્યતા કરી પડ્યું અને મહર્ષિ ને જવું ના પડ્યું શું કે છે એમની વૃત્તિ પણ થઈ મહર્ષિ એવું મન પણ ન થયું એટલે એમનું એવું એમ છે કે રામકૃષ્ણ પરમહંસ ને તો આ મુસલમાન ધર્મ માં જવાનું મન થયું જયારે રમણ મહર્ષિ ને તો એવું મન પણ ના થયું નહીં રમણ મહર્ષિ બહુ સ્ટેડી માણસ હતા બહુ સ્ટેડી માણસ અને બહુ સારું પ્રગતિ બહુ સારી પાડી હતી બહુ સારી પ્રગતિ બીજો અનુભવ બહુ હતો ભલે હું કોણ છું એ જણાવ્યું ના હોય પણ બીજો અનુભવ એટલે પોતે જે જે થયા તેને જોયા જ કરતા હતા બીજું માથાકૂટ ને ડખો નહીં કરતા હતા એમાંથી બહુ અનુભવ થયા એમને અને અમને ડખો તો નતો રામકૃષ્ણ પરમહંસ એટલે બહુ ઊંચી દશા સારી દશા કહેવાય અને માતાજી નું આટલું બધું હતું એમની પર કૃપા બાકી જગડે મુસ્લિમ માં બેઠા પછી હિન્દુઓના મંદિર માં જતા નતા એ વાત થઈ ગઈ પણ સરળ વાત બહુ સરળ બહુ સરળ આ બે મહાત્માઓ બહુ સમજવા જેવા છે એ બે મહાત્માઓ બાકી બીજા બધે જ્યાં આગળ છે તે એટિકેટ છે ને ત્યાં ધર્મ નથી આ બે મહાત્મા ની પાસે એટિકેટ જેવી વસ્તુ હતી એટિકેટ તમે સમજ્યા ને નટુભાઈ ખીજાય છે એટિકેટ હા શું કે છે સાચી બે જગ્યાઓ સાચી છે તદ્દન સાચી બે જગ્યાઓ બાકી બીજી બધી જગ્યાઓ તો અરવિંદ ઘોષ નું કેવું અરવિંદ અરવિંદ ઘોષ નું કેવું ત્યાં તો અમે ગયા હતા 5000 રૂપિયા કે છે કે તમે અહીં મૂકો તો દર્શન થાય કે છે મહર્ષિ અરવિંદ ની સ્થિતિ ની વાત એમની સ્થિતિ કેવી આ રામકૃષ્ણ પરમહંસ ની સ્થિતિ એમની પોતાની સ્થિતિ બહુ સારી હતી પણ એ સ્થિતિ સંકલ્પ કર્યો છે શું છે સંકલ્પ એમને જે યોગ સાધ્યો એ આત્મયોગ નથી સાધ્યો એ તો પૂર્ણ યોગ એ મનોયોગ સાધેલો છે મન ની ભૂમિકા નો યોગ સાધેલો છે બહુ ઊંચી ભૂમિકા નો પૂર્ણ યોગ નામ આપ્યું છે તે એમને સંકલ્પ કર્યો છે કે દિવ્ય ચેતના અહીં ઉતરો એટલે આ સંકલ્પ ફળશે એમનો બસ એમનું આટલી જ દશા છે પણ ઉપર નીચે જે છે એવું ખરું દાદા આખી ભૌગોલિક છે ઉપર થી નીચે ઉતારવાની દિવ્ય ચેતના ઉપર થી નીચે ઉતારવાની વાત કરે છે ભાવના છે એમની દિવ્ય ચેતના એટલે અહીના મનુષ્યો એવું સુખ ભોગવે દિવ્ય સુખો ભોગવે એવી જે ભાવના છે એ ફળશે એમનું કારણ સંકલ્પ કરેલો છે અને સંકલ્પ સિદ્ધ કર્યો છે એમાં બુદ્ધ ને કરુણા જેવી સૂક્ષ્મ વાસના રહી છે મારી દ્રષ્ટિ એટલે એમાં બુદ્ધ ને બુદ્ધ ના જેવી જ કરુણા ની સૂક્ષ્મ વાસના રહી છે બુદ્ધ ને જેને બુદ્ધ ને કહેવા ને આ બધું આ તો અમને તો કહ્યું એમાં ધર્મ જેવી વસ્તુ જ નથી એમાં ધર્મ જેવી વસ્તુ જ નથી એ તો ખાલી યોગ છે એક જાતનો મનોયોગ છે એક જાતનો એમને પોતે ચોખ્ખા હતા બધી ચોખ્ખી વાત હતી બધી જો અરે રામકૃષ્ણ પરમહંસ ને રમણ મહર્ષિ એની બેન તોલે એ બેન વાત જ ના થાય બે તો ત્યાં કઈ એટિકેટ જેવું જ હતું નહીં ત્યાં તો એટિકેટ હતું ત્યાં તો એટિકેટ હતું બધે દાદા ત્યાં ગયા શું 5000 રૂપિયા શું દર્શન કરવા દર્શન કરવા માટે 5000 રૂપિયા ની ફી રમણ મહર્ષિ એને મળ્યા હતા તમે ના મને એવો જોગ નથી બેઠો કારણ કે મને મને બીજાની હેલ્પ કરતા મને અંદરની બહુ હેલ્પ હતી ભારે એટલે બીજાની હેલ્પ લેવી પડશે નહીં એવું મને લાગેલું છે લેવાનમાં વાંધો નહીં કોઈ જતો કોઈ કહે છે અહીં છે અહીંયા આવ્યા છે ચાલો તો એવું વાંધો નહીં કોઈ જતો એવી હરકત નહીં કોઈ જતની જવા માટે આત્મા જો ના જાણ્યો તો ધર્મ કરેલો ભૌતિક ફળબળ છે બધું આત્મા જાણવા માટે છે બધું અને ત્યાં આગળ આત્મા જેવી વાત નથી ત્યાં આગળ તો પાંડિચેરી માં તો આત્મા જેવી વાત જ નથી Mm-hmm. પાંડિચેરી માં ગયા હતા, પછી માતાજી આમને નટુભાઈ કેવડાવ્યું કે મૂકવા પડે તો દર્શન થાય ને ના થાય, એટલે અમે કહ્યું ભાઈ રવા ને એવા વેચાતો દર્શન થાય નહીં, હંમેશા વેચાતો દર્શન હોય તો ભગવાન નથી, જ્યાં દર્શન વેચાતા હોય ત્યાં ભગવાન નથી પણ રાક્ષસ નથી. શું કહ્યું? રાક્ષસ જાત વેચે નહી, આ તો કલયુગ ના લોકો આવું વેચે, કોઈ વેચે જ નહીં ને.